વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 68મો સર્ગ. જટાયુનો પ્રાણત્યાગ અને શ્રીરામ દ્વારા એમના અગ્નિ સંસ્કાર. ભયંકર રાક્ષસ રાવણે જેમને મારીને પૃથ્વી પર ઢાળી દીધા હતા, એ ગિદ્ધરાજ જટાયુ સામે દ્રષ્ટિ રાખીને શ્રીરામે મિત્રોચિત ગુણથી સંપન્ન સુમિત્રાકુમાર લક્ષ્મણને કહ્યું, ભાઈ, આ પક્ષી અવશ્ય મારું કાર્ય સિદ્ધ કરવા માટે જ પ્રયત્નશીલ હતો, પરંતુ એ રાક્ષસ દ્વારા યુદ્ધમાં હણાઈ ગયો. અમારા જ માટે પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છે. લક્ષ્મણ, આ શરીરની અંદર એના પ્રાણોને ઘણી વેદના થઈ રહી છે, માટે જ એનો અવાજ રૂંધાઈ રહ્યો છે તથા અત્યંત વ્યાકુળ થઈને જોઈ રહ્યો છે. લક્ષ્મણને આમ કહીને શ્રીરામે એ પક્ષીને કહ્યું, જટાયુ, જો તમે ફરી બોલી શકતા હો તો તમારું ભલું થાઓ. મને જણાવો સીતાની શી સ્થિતિ છે અને તમારો વધ કઈ રીતે થયો. જે અપરાધને જોઈને રાવણે મારી પ્રિય પત્નીનું અપહરણ કર્યું છે, એનો અપરાધ કયો છે અને મેં એ ક્યારે કર્યો? ક્યા કારણે રાવણે આર્ય સીતાનું હરણ કર્યું છે? પક્ષી શ્રેષ્ઠ, સીતાનું ચંદ્રમા જેવું મનોહર મુખ ત્યારે કેવું થઈ ગયું હતું, તથા એ સમયે સીતાએ સી વાતો કહી હતી. તાત, એ રાક્ષસનું બળ, પરાક્રમ તથા રૂપ કેવું છે? એ શું કામ કરે છે અને એનું રહેઠાણ ક્યાં છે? હું જે કંઈ પૂછી રહ્યો છું એ બધું મને જણાવો. આ મનાથની જેમ વિલાપ કરી રહેલા શ્રીરામ તરફ જોઈને ધર્માત્મા જટાયુએ થોથવાતી જીભે આમ કહેવું શરૂ કર્યું, રઘુનંદન, દુરાત્મા રાક્ષસરાજ રાવણે વિપુલ માયાનો આશ્રય લઈને વાવાઝોડાને વરસાદનું સર્જન કરીને ગભરાયેલી સીતાનું હરણ કર્યું હતું. તાત, જ્યારે હું એમની સાથે લડતો થાકી ગયો, એ સ્થિતિમાં મારી બંને પાંખો કાપીને એ નિશાચર વિદેહીનંદની સીતાને સાથે લઈને અહીંથી દક્ષિણ દિશા તરફ ચાલ્યો હતો. રઘુનંદન, હવે મારા પ્રાણ રૂંધાઈ રહ્યા છે, દ્રષ્ટિ ભમી રહી છે અને બધા વૃક્ષો મને સોનેરી રંગના દેખાય છે. એવું જણાય છે કે એ વૃક્ષો પર વિરણના વાળાના કેસ રહેલા છે. રાવણ સીતાને જે મુહૂર્તમાં લઈ ગયો છે એમાં ખોવાયેલું ધન સત્વરે એના સ્વામીને મળી જાય છે. કાકુત, એ વિંદ નામનું મુહૂર્ત હતું, પરંતુ એ રાક્ષસને એની ખબર ન હતી. જેમ માછલી મૃત્યુ માટે જ કાંટો પકડી લે છે, એ જ રીતે એ પણ સીતાને લઈ જઈને સત્વરે નષ્ટ થઈ જશે. તેથી હવે તમે જનકનંદની માટે તમારા મનમાં ખેદ ન કરો. યુદ્ધના પ્રારંભે એ નિશાચરનો વધ કરીને તમે થોડા જ સમયમાં એ વિદેહી કુમારી સાથે વિહાર કરશો. ગૃધરાજ જટાયુ જો કે મરવાની તૈયારીમાં હતા, છતાં એમના મન પર મોહ કે ભ્રમ છવાયો ન હતો. તેઓ તદ્દન સ્વસ્થ હતા. તેઓ શ્રી રામચંદ્રજીને એમની વાતનો ઉત્તર આપી જ રહ્યા હતા, એ દરમિયાન એમના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું. એ બોલ્યા, રાવણ વિશ્વસવાનો પુત્ર અને કુબેરનો સગો ભાઈ છે. આટલું કહીને એમણે પ્રાણનો ત્યાગ કરી દીધો. શ્યામચંદ્રજી હાથ જોડીને કહી રહ્યા હતા, કહો કહો, કંઈક વધારે કહો. પરંતુ એ સમયે ગૃધરાજના પ્રાણ એમના શરીરને છોડીને આકાશમાં ચાલ્યા ગયા. એમણે પોતાનું માથું ધરતી પર ઢાળી દીધું, બંને પગ ફેલાવી દીધા અને શરીરને પણ ધરતી પર નાખીને ધરાશયી થઈ ગયા. ગૃધરાજ જટાયુની આંખો લાલ દેખાતી હતી પ્રાણ નીકળી જવાથી. તેઓ પર્વતની જેમ અચળ થઈ ગયા. એમને અવસ્થામાં જોઈને ઘણા દુઃખોથી દુઃખી થયેલા શ્રી રામચંદ્રજીએ સુમિત્રાકુમારને કહ્યું, લક્ષ્મણ, રાક્ષસોના નિવાસ સ્થાન એવા આ દંડકરણમાં ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રહીને આ પક્ષીરાજે અહીં પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. એમની ઉંમર ઘણા વર્ષોની હતી. એમણે ઘણા લાંબા સમય સુધી પોતાનો અભ્યુદય જોયો છે, પરંતુ આજે આ વૃદ્ધાવસ્થામાં રાક્ષસ દ્વારા હણાઈ જઈને એ પૃથ્વી પર સૂઈ રહ્યા છે. કેમ કે કાળનું ઉલ્લંઘન કરવું સૌ કોઈના માટે અઘરું છે. લક્ષ્મણ: જુવા જટાયુ મારા બહુ ઉપકારી હતા, પરંતુ આજે હણાઈ ગયા. સીતાની રક્ષા કાજે યુદ્ધ કરીને બળવાન રાવણના હાથે આમનો વધ થયો છે. બાપ દાદા દ્વારા પ્રાપ્ત થયેલા ગીધોના વિશાળ રાજ્યનો ત્યાગ કરીને આ પક્ષીરાજે મારા જ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે. શૂર, શરણાગત રક્ષક, ધર્મપરાયણ શ્રેષ્ઠ પુરુષ સર્વત્ર જોવા મળે છે. પશુ પક્ષીની યોનિમાં પણ એમનો અભાવ નથી. સૌમ્ય: શત્રુને સંતાપ દેનારા લક્ષ્મણ, અત્યારે મને સીતાના હરણનું એટલું દુઃખ નથી જેટલું મારા માટે પ્રાણ ત્યાગ કરનારા જટાયુના મૃત્યુથી થઈ રહ્યું છે. મહાયશસ્વી શ્રીમાન રાજા દશરથ જેવા મારા માનનીય અને પૂજ્ય હતા, એવા જ આ પક્ષીરાજ જટાયુ પણ છે. સુમિત્રાનંદન: તમે સૂકા લાકડા લઈ આવો, હું મંથન કરીને અગ્નિ પ્રગટ કરીશ અને મારા માટે મૃત્યુ પામેલા ગૃધરાજનો અગ્નિ સંસ્કાર કરીશ. સુમિત્રા કુમાર: એ ભયંકર રાક્ષસ દ્વારા હણાઈ ગયેલા આ પક્ષીરાજને હું ચિતા પર મૂકીશ અને એમનો અગ્નિ સંસ્કાર કરીશ. પછી તેઓ જટાયુને સંબોધિત કરીને બોલ્યા: મહાન બળશાળી ગૃધરાજ, યજ્ઞ કરનારા અગ્નિહોત્રી, યુદ્ધમાં પીઠ ન દેખાડનારા અને ભૂમિદાન કરનારા પુરુષોને જે ગતિની, જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે, મારી આજ્ઞાથી એ જ સર્વોત્તમ લોકમાં તમે પણ જાઓ. મારા દ્વારા અગ્નિ સંસ્કાર થતા તમારી સદગતિ થાઓ. આમ કહીને ધર્માત્મા શ્રી રામચંદ્રજીએ દુઃખ સાથે પક્ષીરાજના દેહને ચિતા પર મૂકી દીધો અને પોતાના બંધુની જેમ તેમના અગ્નિ સંસ્કાર કર્યા. ત્યાર પછી લક્ષ્મણ સહિત પરાક્રમી શ્રીરામ વનમાં જઈને જાડા જાડા મહારોહી કંદમૂળ વિશેષ કાપી લાવ્યા અને એમણે જટાયુ માટે અર્પણ કરવાના ઉદ્દેશ્યથી એમણે ભૂમિ પર દર્ભ પાથર્યા. મહાયશસ્વી શ્રીરામે રોહીના ગર કાઢીને એમનો પિંડ બનાવ્યો અને પેલા સુંદર લીલાછમ દર્ભ ઉપર જટાયુને પિંડદાન કર્યું. બ્રાહ્મણો પરલોકવાસી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ કરાવવાના ઉદ્દેશ્યથી જે પિતૃ સંબંધી મંત્રોના જપ કરવાનું આવશ્યક જણાવે છે, એ બધાના શ્રીરામે જપ કર્યો. ત્યાર પછી એ બંને રાજકુમારોએ ગોદાવરી નદીના તટ પર જઈને ગૃધરાજને જલાંજલિ આપી. રઘુકુળના એ બંને મહાપુરુષોએ ગોદાવરીમાં સ્નાન કરીને શાસ્ત્રીય વિધિથી એ ગૃધરાજને માટે એ સમયે જલાંજલિનું દાન કર્યું. મહર્ષિ તુલજી શ્રીરામ દ્વારા દાહ સંસ્કાર થવાથી ગૃધરાજ જટાયુને આત્મકલ્યાણ કરનારી પરમગતિ પ્રાપ્ત થઈ. એમણે રણભૂમિમાં અત્યંત દુષ્કર અને યશોવર્ધક પરાક્રમ પ્રગટ કર્યું હતું, પરંતુ અંતમાં રાવણે એમને મારી નાખ્યા. તર્પણ કર્યા પછી એ બંને ભાઈ પક્ષીરાજ જટાયુમાં પિતા તુલ્ય સુસ્થિર ભાવ રાખીને સીતાને શોધવાના કાર્યમાં મન પરોવીને દોવેશ્વર વિષ્ણુ અને ઇન્દ્રની જેમ વનમાં આગળ વધ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 68મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.